એટલે તમારો બહુ સુધી થાય ને એનો મુખ એ વસ્તુ જુદી છે, ખોટું નથી કહેતા એ લોકો. પણ આપડે તો માર થઈને ખુદા થવાનું હોય છે, એને તો માર મારી ખુદા થાય. વ્યવહાર થી મુક્ત મળે ફૂલ લાઈફ પ્રગટ થઈ જાય. એવી દ્રષ્ટિ જે છે સાચી સમજ છે, જગત ને પણ સાચી સમજ છે. નિરંતર આજ્ઞા મળે, નિરંતર જાગૃતિ, નિરંતર એમનું મન મને વસવાટ ત્યાં કરે, એમનું મન મને વસવાટ ત્યાં કરે. આ કાળ માં જ આવું બન્યું છે, 2-3 હજાર માણસો નું મન વર્ષ વર્ષતું હોય તો મને 2-3 હજાર માણસ વર્ષે છે. લગભગ બધા માણસો તો બહુ છે, પણ બધા નું સંપૂર્ણ ના વર્ષે, કેટલાક નું અંશે વર્ષે, અને 2-3 હજાર માણસ નું સંપૂર્ણ વર્ષે. શું કહ્યું? આખું મન જ વર્ષે. બાકી એક જ્ઞાની ને 3 જ માણસ નું મન વર્ષે રજ વર્ષે એવો કાયદો છે. 3 માંથી 4 માણસ નું મન વર્ષ વર્ષે નહીં. આજ તો કોઈ માણસ ને કોઈ માણસ 3 માણસ ને 2 માણસ મન વસવસતું નથી. કારણ કે પેલું પોતાનું મન વસવસે, તાર બીજા 2 માણસ નું વસવસે. આ તો 3-4 માણસ નું મન વસવસે. નિરંતર અમને મન વસવસ. આ બધા છોકરાઓ જગત કલ્યાણ માટે તૈયારી કરી રહ્યા છે, એ દીક્ષા લેવા માટે છે. બધા મારા આ બ્રાહ્મણ બ્રાહ્મણ બધા પણ હજી બધા ઘડવા પડશે. હજુ તો એમને માંથી થાય નહીં, દીક્ષા થાય નહીં. વ્રત આપેલો છે, વ્રત આપેલું છે, મન વચન કાયા સંપૂર્ણ ભરવાનું. ખાલી બ્રહ્મચર્ય વ્રત કે બીજા બી વ્રત? 5 આપણા જે બધા સંપૂર્ણ મહાવ્રતિ છે. બીજા વર્ષે 5 મહાવ્રતિ છે. પણ આ તો સંસારમાં રહી અને મોક્ષ થવાના માટે આ તો અમને બ્રહ્મચર્ય વ્રત લેવાની જરૂર હતી. તો બીજા બ્રહ્મચર્ય વ્રત લીધેલા તો આવ્યા ના ઔરંગાબાદ, એ દાતાના બ્રાહ્મણ હતા, આવડા આવડા છોકરાઓ હતા, તે બી એન્જિનિયર થયેલા હતા. બરોબર ને? હવે બેઠેલો 24 વર્ષનો એ એન્જિનિયર, બીજા બધા છોકરાઓ હતા. અને એક મુસલમાન આવ્યો, હકીમ આવ્યો, હકીમ બોલતા બાદમાં એના જ્ઞાન જાણવું હતું બધું. આ શું છે કે હિન્દુ ધર્મ કરી આવ્યો ઉત્તર તત્વો છે એવું જાણવું છે. મેં એને પૂછ્યું, મેં તારે શું જાણવું છે? હકીકત જાણવું, જ્ઞાન જાણવું છે કે ચાલુ જ્ઞાન જાણવું છે? એવું લૌકિક જ્ઞાન. કારણ કે લૌકિક જ્ઞાન તો જાણીએ જ છીએ, અમારે તો વાસ્તવિક જાણવું છે. શું કહે છે? લોકિક જ્ઞાન તો ભગવાન ભગવાન બધું બનાવ્યું ને આ ભગવાન ચલાવે છે, એ બધું લોકિક જ્ઞાન તો છે જ. વાસ્તવિક એટલે મહારાણી કહ્યું, ગોડ ઇઝ નોટ ક્રિએટેડ ઓફ ધીસ વર્લ્ડ એટ ઓલ. સો ઓન્લી સાયન્ટિફિક સર્કમસ્ટન્સિયલ એવિડન્સ છે આ. ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ. અને God is created correct by Christian viewpoint, by Muslim viewpoint, by Indian viewpoint, not by fact. તમારે વ્યૂપોઈન્ટ થી બરોબર છે, સમજો ને? તે હવે એ હકીમ હતો, મને એમ લાગ્યું કે મોટી મોટી મનો હશે, તો એટલે મેં હકીમ સાહેબ છે તે બીજી વાતો પૂછી, એમ જ પૂછતો જવાબ બધા આપ્યા, બધા બહુ સરસ જવાબ આપ્યા. તો પછી મેં એને ઉંમર પૂછી, તમારી ઉંમર કેટલી છે તો બતાવો. બાવીસ વર્ષ છ મહિના ને ચાર દિવસ. એ માસ તીન રોજ. બાવીસ સાલ એ માસ તીન રોજ. બાવીસ તું શું બોલી રહ્યો છે? જ્ઞાની પૃથ્વી પાસે એટલા મોટા ભયંકર સવાલો પૂછી રહ્યો છે હકીમ. પછી મેં કહ્યું કે અમારા જ્ઞાની છે, જો એક આશિષ્ટ થાય તો અહીં છે, ન થાય અમારા જ્ઞાની. જ્ઞાની પૂછવા મળી ને જ્ઞાન આપેલું તો બાવીસ નો છોકરો કયો છે? ચોવીસ નો જ્ઞાની અમારો ત્યારે બ્રહ્મચર્ય વર્ષ છે. માથું તોડી નાખે શું કહ્યું? બાવીસ વર્ષ નો હતો પણ ખબર ને, ત્યાં બધાને કહ્યું તૈયાર થઈ જાઓ, લોકો માથા તોડી નાખે એવા છે. શું કહ્યું? લોકો એટલા બુદ્ધિના એટલા બધા એ છે કે બુદ્ધિ થી માથા તોડી રાખે એવા છે. તો જ્ઞાની હોય તો તૈયાર થવાય નહીં, થવાય નહીં. હા, જ્ઞાની પણ હા, નહીં તો માથે તોડી નાખે એવા છે. પેલા પેલો ભગવાન કાઢવો પડી ગયો. તો પછી મેં એને કહ્યું મુસલમાન ને, તારી બાકી પૂછી સાહેબ ચાર મના હો ગયા, કે ચારે મના હો ગયા. મેં કહ્યું મેરે કોઈ ક્યુ નહીં બોલાયા સાહેબ? આપણા પીછા નહીં થાય, નહીં તો આપણું બોલાયા હતા. આપડા કેટલા ત્રણ વાગે ઉઠીને નમાજ પડેલા છે? રાત્રે ત્રણ વાગ્યા નમાજ. ચાર મિનિટ નહીં થતો હોય ને ગાડી ગયા પછી? નહીં જવા પેલા નમાજ. પછી મેં કહ્યું ભાઈ જોડે મતભેદ નથી પડતો? ક્યાં બોલા સાહેબ, ભાઈ સાથે મતભેદ કરું? હું મેરે કોઈ ગાડી દેતો ભી નહીં કરું, મેરા માન કા મેરા મેરા પાણી હોય છે, મારા સદ આનંદ કી બાત હોય, એમ કહેતો હતો કે મેરી બીબી મુજે મુજે મેરી જિંદગી મેં સબસે જ્યાદા પ્યારી કોઈ ચીજ હે તો ખાના હૈ. ખાના સે ભી જ્યાદા મુજે મેરી બીબી હૈ. પુસ્તકમાં લખ્યું છે કે હિન્દુ હોય છે તો સ્ત્રીઓ દરવાજો કરે છે, મુસલમાન તો હિસ્સો નાખીને પણ દીકરી. હા, એટલા હિન્દુ બધા ક્લેશ માં જીવન કાઢે છે. ખબર હોય ને, હિન્દુ ક્લેશ માં જીવન કાઢે છે અને બહેરી ના ધણી થઈ બેઠા છે. શું છે ધણી થઈ બેઠો છું? તલાક આપી દે છે તરત જ કે મુસલમાન માં કજીઓ કરીને તરત તલાક પણ આપી દે છે? કરે નહી, એ કરે જ નહીં, અને કરે તો તલાક આપી દે. ખબર નઈ, પણ એ કરે જ નહી. ઘણા મુસલમાનો પૂછું, નથી કરતો ઘરમાં. સાહેબ તું સુનો, મેરે મારે બે રૂમ છે કે છે, હવે આ હું તમે વારસ સાથે ઝઘડો કરું તો એ આ રૂમ માં થઈ ગઈ, હું આ રૂમ માં થઈ ગઈ, બે ને ઊંઘ કેવી રીતે આવે કે? એટલે બીજી કે તમે આવા છો તે અત્યારે હું કહું ત્યાં પહેલે જે રહ્યા ત્યાં એવું રહે છે બચ્ચે થાય થઈ પોતા જી મેં સમાધાન કરી લે છે, ઝઘડો ના પડે. અને આપણા લોકો તો આખી રાત બંધ કરી દે, એક અઠવાડિયે લગ્ન થાય ને બીજા અઠવાડિયે તલાક કરી નાખે છે. એક અઠવાડિયે લગ્ન થાય ને બીજા અઠવાડિયે તલાક કરી નાખે છે. કાકા મરી ગયા હતા તે પાછળ તરવણી કરતા હતા. તરવણી તમારો ના હોય પણ આ વૈષ્ણવ માં હોય. તરવણી અંદર ને કેદારે આટલો પાછી અને એમને શું ભાવે છે એ બધું મૂકે બ્રાહ્મણ આપવાનું પછી એને તરવણી કહેવાય. પણ આપડે ધણી થઈ ગયા છીએ, બહુ ખોટું કહીએ છીએ. સાચું એ સ્ત્રી કઈ ધણી થવાની બોલાવે. આપડે જરા નરમીશું તો આપડી પર ચડી ગયા. લોકો ક્યાં ચડી ગયા, ચડી ગયા છે ધણી થવાની. એને જેમ કે હું ધણી છું એમ ના, હું એનો વારો જ છે એમ કે ધણી પણ કરીને જરૂર શું છે. આપડે ધ્યાન કરી ગયા એવું રાખવું. ફ્રેન્ડશીપ અમારી બેન વચ્ચે રાખે આપે પાંચ પાંચ નો નાખી સિનેમા જોવા ચાલે. પોતાનું જગત થી કલ્યાણ કરવાની ભાવના ઉત્પન્ન થાય હતા કે પોતાનું કલ્યાણ થઈ ગયું હોય તો એ મારા જગત થી કલ્યાણ ભાવના. તમને રાજી ભાવના થાય છે. આ કઈ અભણ નથી માણસ. મારી ભાવના પણ મારી એવી જ છે, પણ હું જ્ઞાન વગર નું છું. હું આવી રોજ ભાવના બોલું છું કે છે, પણ જ્ઞાન વગર નું છું એમ. હા, પણ એ તો તમારું પોતાનું કલ્યાણ થાય. પોતાનું જે પણ નથી આપડા મહારાજ બધા કરી શકે, પણ એમનું જ છે. પણ અહીં થાય શું જરૂર પડે. અમારા ફાધર હતા પાક્કા જઈને, અને ત્યાં રહેતા હતા આપડે રાજકોટમાં રહેતા હતા. મારી ના બધા ફોલોઅર બુદ્ધિ થી મારી રહ્યા હતા બધા. શું કહી? અને બુદ્ધિ થી મારે એ મારી નો ફોલો. વૃત્તિ એ પ્રકાર છે, એ બીજા ફ્રી ઓફ કોસ્ટ આપવાની. એ બુદ્ધિ થી જ મારે. એવું સાંભળવામાં આવી છે બુદ્ધિ મારે. એવું વધારે બુદ્ધિ વાળો નાની બુદ્ધિ વાળો લાભ ઉઠાય એવું જાણો તમે? ભગવાન ના ફરમાં નથી વાત, મારી ના ફરમાં નતો. આ 25 વર્ષમાં જાય બધું. બુદ્ધિ થી માર્યા હું એના કરતા ત્યાં તલવાર થી માર્યો તો હતો નહીં. જેની પાસે જે હોય એનાથી મારે, બુદ્ધિ હોય તો બુદ્ધિ થી મારે, તલવાર થી મારે. ભગવાન કે છે એનો એનો કોક દાડો નિકાલ થશે, અને બુદ્ધિ નો મારેલો તો એનો નિકાલ જ નથી. કારણ કે અત્યારે દુરુપયોગ કર્યો. તલવાર તો અત્યારે મારવા માટેનું છે, અને આ બુદ્ધિ પ્રકાશ આપવા માટે છે. અને બધે પ્રકાશ નો દુરુપયોગ કર્યો, ભયંકર દુરુપયોગ કર્યો. કરતા છે ખરા તમારા કોઈ? બુદ્ધિ થી દુરુપયોગ કરતા છે ખરા કોઈ? ખોટી બુદ્ધિ વાળા લાભ ઉઠાય લે. કેના ઉઠાય? આ વેપારી ખબર કોનો લાભ ઉઠાવે? જે ભોળો હોય તેનો, જે કાઠો હોય તેનો લાભ ઉઠાય. ભોળાનો સંજોગ ઉપર છે, સંજોગ ઉપર છે. ભોળા નો બી લાભ ઉઠાવે. બજાર આદિવાસી ચૂસી ખાધા લોકો, બીજી આ હલકી નાચો હરિજનો ચૂસી ખાધા, બીજી નાચો ચૂસી ખાધા. તેથી આ દશાઓ જો જૈન ના છોકરા કેવા ભાગ્યા. આવું જૈન હોતો છે, જૈન તો કેવો હોય 25 મિનિટ એરિયામાં એની સુગંધી ફેલાતી હોય. અત્યારે કયા દેવ ની સુગંધી આવે તે અમારે જાણવું છે. કેટલા વાગી ગયા? બહુ વાગી ગયા. આપણે એક વખત માણસ તૂટ્યું એટલે પછી ખરાબ થયું, પછી કોઈ વેલ્યુ નહીં. જે ઘણા જીવન પાસે ખરાબ જીવન ખરાબ થઈ જાય. માણસ સાથે કરી પોતાનું જીવન ખરાબ કરે છે. એવું છે ને, નબળું માણસ પીડે જાય. પુરુષ ને બધા એ લેટ ગો કરે, જે લેટ ગો કરે આ લેટ ગો ના કરે, ના કરે. આબુદાનો છોકરો છે ને, ગડબો છે ને, લટકો ગયું ને તારે, લટકો લઈ ફરે પછી બાયડી પેલું લટકો જલાય ને, એટલે લટકો લઈ પછી સિનેમા જોવા જાય. દાદા બબુ સિંગ જેવા નહીં લાગતા તમને, એટલે શબ્દ એની પાસે શીખ્યો. છોકરીએ મને આ કહ્યું કે આ છોકરા બબુ સિંગ કેવું છોકરી છોકરી બહુ જ બધું છે. આ કાની છોકરી અને એ છોકરી ને પાછળ પીંડીઓ તમે જોવો ને, અને આ બધા એના કરતા ભાગી જુદા જ્યાં લઈ બેઠાવી એને બહુ ચાલશે. બબુ છે કે વળી પાછી આપડે બા કેવી પડે, બેલ લેવ પડે એ આપણે બબુ છે કે આપડે બા કેવી પડે. સીધી બા ના કેવડે પણ અંદર ખાને બા રાખવું પડે. ભાવ એટલો રાખવો, બા જેટલી તો કે બબુ છે કે તમને યાર ખબર છે. દાદા બહુ જગ્યા નહી લાગતા તમને, માત્ર બધી વાત કરે, બધી છોકરી વાત બધી જ વાત કરે. માત્ર 15 ની વગર આવે માત્ર વાત કરે. મોટો લટકો નાખીને આમ 4 વર્ષ નો પાસે જો આ લટકો ગાડી હાથે વાળો કાયદો જ્યાં કારણ હોય તારે એ ભાઈ ના હોય, ના ખાવાનું હોય એક જ હોય ત્યાં બધો પાંચ કરે. એ બધા કાયદો આટલો કલાક મધુરી બેન ને સારું મળી ગયું. શું કરવું? ઉઠાય એટલે આપડે પછી ઘણા પણ અપમાન કરે કઈ જગ્યા ને શું ઉઠાવું ભાવ ઉતાર જતા આવશે ને મારું ચોખ્ખું બધા છે હું બોલું એટલે આખી રાત પછી એક જ પદ્ધતિ મારે એવું કે અમારે મોક્ષ સાથે પણ છે માનીએ છે ને મોક્ષ તમે એ લોકો શાસ્ત્ર જે લોકો શાસ્ત્ર માનતા હોય તેને શાસ્ત્ર ની રીતે સમજાવવા પડે શાસ્ત્ર જ નહીં જાણકાર હોય તો એને તો શાસ્ત્ર ની રીતે સમજાવવા પડે ને શાસ્ત્ર ને જાણ્યા વગર જ્ઞાન જ કોઈ હમા પછી ના મળે ના મળે શાસ્ત્ર ને જાણવું જ પડે સાધન છે અમને તો મોક્ષ મળી ગયો નથી એનો ભોગ એકલો કરવો હોય તો નથી એનો પોતાનો ભોગ થઈ જશે પણ જયારે જગત ને એમ કે કઈ કલ્યાણ કરવા જવું છે તો પછી માપશે થોડો કરો માપે બરોબર માપે માપે બરોબર મને તો દયા લાગે દયા તમને કઈ દેશ બહુ ના અપાય આટલો કિલો આવતો ચોખ્ખા કિલો પાંચ જ છે ખેંચવાનો તેના કિલો આવતો બધી ઓરવાનો એક નાખતા ને વાળ આમ રેજે ફેરવો જ જોઈએ એવું કે સિદ્ધાંત એટલું જ છે કે એનું કારણ શું આ રેજે ફેરવવું જોઈએ વાળ કાઢી નાખવો જોઈએ એનું કારણ શું પણ વાળ કાઢી જ નાખવા જોઈએ એનું કારણ શું નાળા એમ એટલે આક્રમ ના મહારાજ ને આપડા આક્રમ ના મહારાજ ને શું વાંધો આવે હા ના એ કટિંગ કરાવે શું વાંધો આવે બરોબર ખાઈ શું વાંધો આક્રમ છે આ તો અક્રમ ના મહારાજ ને શું વાંધો આવે અક્રમ ના મહારાજ ગમે તેમ કરે ચોટલો હા રાખે ચોટલો રાખે એમાં વાંધો શું છે આપડે તો મતલબ છે જ્ઞાન રાખવાની વાત કરી એના ફેક્ટરીઓ કાળા વગર નાણા જરૂર જ નથી નહી આ દીક્ષા સુધી વાત છે દાદા, જે લોકો દીક્ષા લે એના માટેની વાત છે. એમને જીવન કેવી રીતે જીવવું એ તો ગોઠવી કરી, એની ગોઠવણી કરી છે. જાણીએ નાવાનું નહી, પછી નાવાનું નહી, દાંતણ કરવાનું નહીં, પણ નહીં બ્રશ કરવાનું પણ નહીં. ના યારું નથી કરતા, કરે આ સાધુ વાળું નથી કરતા, સાધુ લોકો નથી કરતા, સાધુ સાધુ નથી કરતા. એ બધું શું છે, ક્લીન ઉતારે ને નુકસાન કરતા નહી, શરીર ને નુકસાન કરતા નહી, આ તો ટેસ્ટ ના માટે, શરીર નુકસાન માટે નહીં કરતા, ટેસ્ટ ને માટે. પ્રયોગ કરી દે બધા, પેલું જરા એવું ખાવાનું ટેસ્ટ ના આવે, પાના માણસ પ્રયોગ કરી દેલા હીરા પર ખબર ના પડે, હીરા સ્વાદ ની જરૂર નહી, આપડે આ જાણી બુજી ને આવું કરી દઈએ ને, આ તો જાણી બુજી ને આપડે છીએ, સાફ નહીં કરવાનું, સ્વાદ ન જ આવે કરીને, સ્વાદ ન આવે એના માટે જઈને આપણે જીભ સાફ નહીં કરતા, એમ થયું ને, સ્વાદ ન આવે એના માટે જઈને જીભ સાફ નહીં કરવાની, એના માટે તો વ્યવસ્થિત આપણે રહ્યા નહીં પછી, તો એક જાતા અષ્ટા કેવી રીતે રહી શકાય પછી, આમાં આમ તો રહ્યા નહીં ને આપણે, તો કાં તો કાયદો થયો પાછો, આપણામાં ચાલે, આપણામાં ચાલે, આપણામાં જ્ઞાતા બેસતા પાછો નહીં આવે, આપણામાં નાય તો ચાલે, પણ મારું કહેવાનું નાવું એક પબ્લિક ને હેલ્પ નહીં કરે, બાહ્યતપ છે, આપડે વાયુ રાખ લઈ, રાખ લઈ ગઈ ચીપી ચીપી જોડી જોડી બધી ખેંચે, રાખ લઈ રાખ લઈ ખેંચે, રાખ લઈ ખેંચે. ભાસ્કરભાઈ કહ્યું છે કે તમે લોકો ને હું પરમનન્ટ છે તો બ્રેડ અને બધું રેઝરો સપ્લાય કરીશ કે છે. ભાસ્કરભાઈ આ લોકો ને કહ્યું કે દાદા પરમિશન આલે છે, એટલે થોડો ક્રમ લાવવો પડશે આપણે, જગત ને માટે જગત ને શ્રદ્ધા બેસી એટલા માટે થોડો ક્રમ લાવવો પડે આપણને, મારું પણ હવે મને ખીચડી ખાઈ જાય એટલા હા એવા છે મન ખરાબ પણ ચોખા કારણ કે દાળ તો જુદી દાળ જુદી છે કઢી લીલા મરચા આદુ પેટમાં દુખાડું હોય જરાક કઈ કઈ કરે છે પેટમાં દુખતા પક્ષી ફેંકી દેવી છે અમને એવું બીજું આવડે ને દાદા શીખવાડશે પણ દાદા શીખવાડશે બધું ના ભાઈ એવું કલ્યાણ કરી ગયા છીએ અમે કહે છે ને અમે કલ્યાણ કરી ગયા છીએ કિંચિત ભાવ દુખરી આપું એમ જ છે જો બધા આવડે ચાલે એ ચાલે એ ચાલે દેખા દેખી ચાલનારો પોતાનું જુદું પોતાના દ્રષ્ટિ ચાલનારો એ વાત નથી આ બધા દેખા દેખી ચાલનારા બીજા જે કરે હા સાચી વાત અત્યારે વાત કરી હા એ વાત સાચી વાત કરી કેટલાકમાં પકડી ગયો હોઉં દેખા દેખી હા હા તેમાં પકડી ગયો ત્યારે દેખા દેખી આ બધા કરે એવું શું કરું સામે આંખ માંડી શકે નહી સામે આંખ કોઈ માંડી શકે નહી હા ચકાતી સામે આંખ માંડે શકે નહીં એ નજર થી કામ કરીએ ચાલે જાય હા ઘણી વખતે બચપણ પીરિયડ આવે પછી વખતે જબરજસ્ત પછી રિવોલ્યુશન કરવું પડે અંદર જબરજસ્ત મારવું પડે દરેક વસ્તુ માર્ક કરી લીધા હતા દરેક વસ્તુ માર્ક કરી લીધા હતા જ્ઞાન ને લઈને બોલીએ કરીએ ને જગત છે ને વ્યવહાર તો આવે આત્મા છે ને મનમાં બધું હોય કે સજોડ ઉતાર્યું કદું સજોડું કજું ઉચાર્યું બાર સજોડું અંદર નું કજું ઉચાર્યું તમારે ઉકેલી પડશે હું તો આવવા નહીં નથી રેવા મુશ્કેલી શું આવજે પૂરો ભારત ની પણ શિષ્ય થઈ જાય આવું જીવન જીવું તેના કે શિષ્ય થઈ જાય મધુ છે મને આવું કવડા કારણ પાણી ની મટકી કબૂલ કબૂલ. અરે મેં ચક્કર ભરી તારી સાદી લાકડા ની પારી આપડે લઈ આવે પાણી મોટલી ત્યાંથી કુએ થી આપડે કાઢી લાઈન ઘેર લાવવાનું પાણી પાણી લેવા ના જાય એટલે ચર્ચા કરવી પડે. અને આમ બાર ખેતરા વખત લાકડી વખત લાકડા પાકડા વેચા તો એટલે આ બે હજાર તો તૈયારી કરતા લકડી કી પારી કબૂલ કબૂલ પાણી થી મટકી કબૂલ પાણી કી મટકી કબૂલ કબૂલ પતી ગયું કે બોલ લાકડી ની પારી લેવા જવું પડે ખેતર માંથી ગાઈ લાવ અમથી ભાગી અને પાણી ને મટલા બે ત્રણ ભાઈ લેવા પડે માથે મૂકી બીજું કઈ ચાવણું ફરતું આ ચાવણું ધોણી ચણા ત્યાં ધોણી ચણા ફાકતા ચાલ્યા પેલો કેતો હતો ને બીબી રાજી રે બીબી મારી ક્યા મને કે છે ત્યારામ ત્યારી ચીજ મારું ખાણું છે કે છે અને આ તો નથી બધું બહાર જતે પછી બધા ને કહું આપડે મહેન્દ્રભાઈ ને કનુભાઈ ને બધા ચંદ્ર નથી કહ્યું નબળો ઘણી બાળી પર તો એના મર્યાદા માં આપડે લડવાની કઈ વડે નહી તો ડર જોઈએ જાળવવું પડે જાળવવું જ પડે તો અને શરીર એનો શું ગુનો પણ થોડીઓ ની મદદ કરનારો નહીં કોઈ નહીં કીધું હતા કે આપ તો આની ગુજરાતી માંથી ઇંગ્લિશ માં બને કે થોડું ઇંગ્લિશ માં કરવું કરે ભાવ થઈ ગયો એમને ભાવ છે બાકી કે જોયું તો અમારી ઇંગ્લિશ માં સારું છે એમનું જગત શું છે કોને બનાવ્યું શા માટે બનાવ્યું આપણે કોણ છે એ બધું શું છે શું હેતુ માટે આપડે ચાલીએ છીએ, ચલાવે છે, કોઈ આ બધું વિચારવું તો પડે ને, ઓળખવું પડશે, જાણવું પડશે. ત્યાં સુધી ગુજરાતી આંટા હિન્દી જાણે છે, હિન્દી છે, સમજી જાય પણ અત્યાર સુધી મારા મંથન માં અહિયાં હું આવીને અટક્યો છું કે આ બધું ભગવાન ઈશ્વર ચલાવે છે કે એમાં આપણે કઈ કરી શકીએ છીએ. ઘણી વાર એવું લાગે છે કે આપણું થાય છે કે છે અને આ ઈશ્વર કરે છે, દરેક જીવ માત્ર મગજ છે. અને તમે તમારા મગજ હોય ત્યાં સુધી, મગજ પહોંચે ત્યાં સુધી માણસ મગજમારી કર્યા કરે છે. એની આગળ એની આગળ ભગવાન નું કરતા પણ છે, પણ એ તો બુદ્ધિ ની પર ઊંચી વાત છે. ભગવાન નું કરતા પણ છે પણ બુદ્ધિ ની પર, જો આ બુદ્ધિ ના બુદ્ધિ હોય તો આવી મગજ મારી ગુજરાત પડે છે. જ્યાં સુધી બુદ્ધિ છે ત્યાં સુધી મગજ મારી છે, અને મગજ મારી જગત બધું કરી રહી છે. બુદ્ધિ ની ઉપર નો બાદ જે જ્ઞાન છે ત્યાં ભગવાન કરતા છે. તે લોકો ને ટચ માં હતું જ નથી, એ તો જ્ઞાની પુરુષ ને છે, જ્ઞાન નો ટચ થાય છે. બુદ્ધિ ની મારા મારી છે, મગજ ના મગજ ની મારા મારી. સમજાય નહીં મારી વાત, હું શું કહેવા માંગુ છે? મગજ મગજ ની મારા મારી છે. કુતરા ને મગજ હોય છે, બળબળ ને ભેંસ ને ગાય ને નાના ઇન્દ્રિય બે ઇન્દ્રિય વાળા ને ત્રણ ઇન્દ્રિય વાળા ને ચાર ઇન્દ્રિય વાળા બધા ને મગજ હોય, અને મગજ ના પ્રમાણે ચાલે. એ ચાલવામાં નિમિત્ત શક્તિ છે, તે પણ ભગવાન શક્તિ નથી, એ સમજતી શક્તિ છે. એટલે મોટું કોમ્પ્યુટર હોય ને એના જેવી શક્તિ એ છે. આ નાનું કોમ્પ્યુટર વ્યક્તિ મોટું કોમ્પ્યુટર, કોમ્પ્યુટર ફક્ત ફળ આપે, બીજું કશું કરી શકે નહીં. ફળ આપવાને બધી બધા સંજોગો ભેગા કરી આપે. ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ છે આજે, ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ. આપણે સમજવા ના પડે તરી વાત કરો, કોઈ બધી વાત છે નહીં, દરેક ખુલાસા થાય, દરેક જણા ખુલાસા થાય. એનું નામ જ્ઞાની, જ્ઞાની શું કોને કહેવાય? જે પુસ્તક બધા વાંચવું ના પડતું હોય, માળા હાથમાં ફેરવી ના પડતી હોય, એમના જ્ઞાની જે પુસ્તક વાંચતા હોય, માળા ફેરવતા હોય, આપણે નહીં કદું ભણે છે આ બોર્ડમાં ફીટમાં મેટ્રિકમાં ભણી રહેલા, એને પુસ્તક ના હોય કે માળા ના હોય, કશું હોય ભણી રહેલા માળા પુસ્તક હોય કરી ખજાના એ દે દીધા તો એ વાત જાય.